વાલ્મીકિ રામાયણ કિષ્કિંધાકાંડ 49મો સર્ગ. અંગદ અને ગંધમાદને આશ્વાસન આપવાથી વાનરોએ ફરી ઉત્સાહપૂર્વક શોધ કાર્યમાં પ્રવૃત્ત થવું. ત્યાર પછી પરિશ્રમથી થાકેલા મહાબુદ્ધિમાન અંગદ સઘળા વાનરોને આશ્વાસન આપીને ધીરે ધીરે આમ કહેવા લાગ્યા. અમે લોકોએ વન, પર્વત, નદીઓ, દુર્ગમ સ્થાન, ગીચ જંગલ, કંદરા અને ગુફાઓ અંદર પ્રવેશ કરીને સારી રીતે જોઈ લીધા છે, પરંતુ એ સ્થાનોમાં ન તો અમને જાનકીજીના દર્શન થયા કે ન એમનું અપહરણ કરનારે પાપી રાક્ષસ પણ મળ્યું. અમારો સમય પણ ઘણો વીતી ગયો. રાજા સુગ્રીવનું શાસન બહુ ભયંકર છે, તેથી તમે બધા મળીને ફરી બધી બાજુ સીતાની શોધ કરો. આળસ, શોક અને નિંદ્રાનો પરિત્યાગ કરીને એ રીતે શોધો જેથી આપણને જનકકુમારી સીતાના દર્શન થઈ શકે. ઉત્સાહ, સામર્થ્ય અને મનમાં હિંમત હારશો નહીં. આ બધા કાર્યસિદ્ધિ માટેના સદ્ગુણો કહ્યા છે, તેથી તમને હું આ વાત કહી રહ્યો છું. આજે પણ બધા વાનરો ખેદ છોડી દઈને આ દુર્ગમ વનમાં શોધ શરૂ કરે અને સંપૂર્ણ વનને ચાળી નાખે. કર્મમાં લાગ્યા રહેનારા લોકોને એ કર્મનું ફળ અવશ્ય મળતું દેખાય છે, તેથી અત્યંત ખિન્ન થઈને પ્રયત્નને પડતો મૂકવો એ બિલકુલ યોગ્ય નથી. સુગ્રીવ ક્રોધી રાજા છે, એમનો દંડ પણ અતિ કઠોર હોય છે. વાનરો, એમનાથી અને મહાત્મા રામથી તમારે સદા ડરતા રહેવું જોઈએ. તમારા સૌના હિત માટે જ મેં આ વાતો કહી છે. જો સારી લાગે તો તમે એનો સ્વીકાર કરો, અથવા વાનરો, જે સર્વના માટે ઉચિત હોય એ કાર્ય તમે જ બધા કહો. અંગદની આ વાત સાંભળીને ગંધમાદને તરસ અને થાકથી શિથિલ છતાં સ્પષ્ટ વાણીમાં કહ્યું, વાનરો, યુવરાજ અંગદે જે વાત કહી છે એ તમારા સૌના માટે યોગ્ય, હિતકર અને અનુકૂળ છે, તેથી સૌ એમના કથનાનુસાર કાર્ય કરે. આપણે ફરીથી પર્વતો, ગુફાઓ, શિલાઓ, નિર્જન વનો અને પર્વતના ઝરણાઓની તપાસ કરીએ. મહાત્મા સુગ્રીવે જે સ્થાનોની ચર્ચા કરી હતી એ બધામાં વનો અને પર્વતોના દુર્ગમ પ્રદેશમાં બધા વાનરો સાથે મળીને શોધવાનો આરંભ કરે. આ સાંભળીને બધા મહાબળી વાનરો ઊભા થઈ ગયા અને વિંધ્યાચલ પર્વતના જંગલોથી વ્યાપ્ત દક્ષિણ દિશામાં વિચરવા લાગ્યા. સામે શરદ ઋતુના વાદળો જેવો શોભાશાળી રજત પર્વત દેખાયો, જેમાં અનેક શિખરો અને કંદરાઓ હતી. એ બધા વાનરો એના ઉપર ચડીને શોધવા લાગ્યા. સીતાના દર્શનની ઈચ્છા ધરાવનારા એ બધા શ્રેષ્ઠ વાનરો ત્યાંના રમણીય લોદ્રવનમાં અને સપ્તપર્ણ સપ્તછદના જંગલોમાં એમની શોધ કરવા લાગ્યા. એ પર્વતના શિખર પર ચડેલા બધા મહાપરાક્રમી વાનરો શોધતા શોધતા થાકી ગયા, પરંતુ શ્રીરામચંદ્રના પ્રિય પત્ની સીતાના દર્શન કરી ન શક્યા. અનેક કંદરાઓ ધરાવતા એ પર્વતનું સારી પેઠે નિરીક્ષણ કરીને બધી બાજુ દ્રષ્ટિપાત કરનારા એ વાનરો ત્યાંથી નીચે ઉતરી ગયા. ભૂમિ પર ઉતરીને વધારે થાકી જવાના કારણે બેભાન જેવા થઈ ગયેલા બધા વાનરો એક વૃક્ષની નીચે ગયા અને બે ઘડી સુધી ત્યાં બેઠા રહ્યા. એક મુહૂર્ત વિશ્રામ કરીને એમનો થાક થોડો નિવૃત્ત થયો, ત્યારે ફરી સંપૂર્ણ દક્ષિણ દિશામાં શોધ કરવા તૈયાર થઈ ગયા. હનુમાન વગેરે બધા શ્રેષ્ઠ વાનરો સીતાની શોધને માટે પ્રસ્થાન કરીને પ્રથમ વિંધ્ય પર્વતની ચારે બાજુ વિચરવા લાગ્યા. આ રીતે શ્રી વાલ્મીકિ રચિત આર્ષ રામાયણ આદિકાવ્યના કિષ્કિંધાકાંડમાં 49મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.